આપણે શું કરવાનું? ચોપડો કેનો રાખવાનો? કદાચ શુદ્ધાત્મા નો ચોપડો, શુદ્ધાત્મા ચોપડે ખોટ ના જવી જોઈએ. શું કહ્યું? શુદ્ધાત્મા ચોપડા શું લખવાનું? જેટલી આજ્ઞા પાડશો એટલી તમે જમે થઈ જશે. જેટલી તમે આજ્ઞા પાડો એટલું ચોપડામાં જમે થઈ જશે. તમને સમજ પડી? સમજ પડી ને? જેટલી પાડો એટલી. હવે ચોપડામાં ચોપડે આટલા જેટલી આજ્ઞા પાડશો એટલી જમે થશે. પછી અમે જ્યાં કઈ નજીકમાં હોઈએ તો દર્શન કરવા ખાસ આપવું. શું કહ્યું? નજીક માં હોય તો ચેટો તો ભાઈ નઈ, દેશમાં ગયા પછી અવાય. અમે દેશમાં જઈએ તાર શોક દડો અવાય કે વારગડી અવાય. નજીક હોય તો અવાય ને, શક્તિ તમને મળે. આ જો આવ્યા ને ત્યાંથી પાછા શાંત રાખ્યું છે તેમ એવું આવું અમે આવ્યા હોય તારે સમજ ને. એટલે અમે આશીર્વાદ આપીએ, શક્તિ આપીએ એ તો આપણો જમે થાય. પછી ત્રીજું પુસ્તકો આપણો મળે છે, પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ, એની કિંમત તો હતી નથી. કારણ કે અમારા પુસ્તકો નારી પુરુષ ની વાણી એ વેચાય નહી, એટલે ફ્રી ઓફ કોસ્ટ તમારે માગી લેવાનો. સમજ ને, ગુલાબી ને કહેજો વ્યવસ્થા કરી આપશે બધી. અને ચોથું એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક આવે છે, મહિને મહિને અમારી ફ્રેશ વાણી આવે છે. વિજ્ઞાનમાં વાંચ્યું છે ને? ગુલાબી તો વાંચેલું કે જોયું? હા, પણ એ હવે મંગાવજો, એટલે તમારે મહિને મહિને વાંચવાનું સાધન થાય. કાકા વાંચે, તમે વાંચો ને, એના એકલા જ પૈસા ભરવા, બીજો બધું આપણે ફ્રી ઓફ મળે છે. આપડે હા, એટલો હિસાબ જુદો છે. એટલે એના એકલા ને તમારે નોતી લેજો, એટલે એક મંગાવી લેજો. બસ પતી ગયું. આ પાંચ આજ્ઞાઓ તમે અઘરી છે? કઈ તમને કઈ અઘરી લાગે? ભાઈ તમને કોઈ બેનો તમને સમજાય પાંચ આજ્ઞાઓ? સારું, હવે તમે શુદ્ધાત્મા છો કે ગોરધનભાઈ છો? પેલા તો હું ગોરધનભાઈ જેવું કહેતા હતા, તે અહંકાર હતો. શું કહ્યું? આ અહંકાર ગયો, શુદ્ધાત્મા થયો ને, એટલે હું ગોરધનભાઈ છું. નાટકી રહ્યું, ડ્રામેટિક રહ્યું. એટલે આ અહંકાર ગયો, આજે અહંકાર ગયો એટલે મમતા આવી ગઈ. અહંકાર મમતા આજે ઉડી ગયું. ખબર પડે ને? એટલે આજે રાતે ધ્યાન કરીને સુઈ જજો. રાત્રે શેનું ધ્યાન કરવાનું? તે કહે છે કે આ દાદાની જોડે પહેલાના કાળમાં એવું કહેતા હતા જ્ઞાનીઓ કે જ્ઞાનીની પાસે જ પડી રહેજો. હવે અત્યારે તમારાથી અમારી પાસે પડી રહ્યો એવું નથી ને, અમારી જોડે કંઈ પડી રહ્યો એવું છે? ના પડી રહ્યો ને, સ્થિત પડી રહ્યા. એ પડી રહ્યા તે પેલા તો ફાઇલો બૂમ કરે. ગોરધનભાઈ આયા છે કે નહીં, ગુલાબી આયા છે કે નહીં, નરમી આયા છે કે નહીં, ફાઇલો બૂમ કરે ને. એટલે તો તાર ઘેર જજો. પણ આ જે પડી રહેવાનું પહેલાના કાળમાં થતું હતું, અત્યારે થઈ શકે એવું નથી. એટલે બીજું એને બદલે બતાવું કે રાતે સુઈ જાઓ તારે વાંખ્યો બીજીને આ દાદાનો નિધિ ધ્યાસ રહેવું જોઈએ. આ દાદા દેખાવા જોઈએ અને શુદ્ધાત્મા છે. કોનમાં સંભળાય એટલું જ બોલજો, બૂમા બૂમ ના થઈ જાય. ઘરમાં અવાજ મોટો ના થવો જોઈએ, આપણને પોતાને સંભળાય એટલું જ. સમજ ને, એવી રીતે ગોઠવીને સુઈ જજો. આજે રાત્રે આ આવશ્યક છે, માટે ખાસ ગોઠવીને રાત્રે સુઈ જજો. રાત્રે હું શુદ્ધાત્મા છું એવું બોલજો ધીમે ધીમે. અને દાદા વાંખ્યો બીજી ના દેખાવા જોઈએ, એનું નિધિધ્યાસન, જેનું નિધિધ્યાસન કરીએ ત્યારે એકદમ શક્તિ એની સીધી આપણને પ્રાપ્ત થાય. સમજ ને, એટલું કરીને સુઈ જજો આજે. નિર્ભય સમજ પાડે. રાત્રે સૂતી વખતે છે ને દાદા નો ચહેરો આપણી સામે દેખા આંખો બંધ કરીને, અમે કાલ બપોર જવાના છે તો પેલા આવીને દર્શન કરી દેજો, ભૂલચૂક થઈ હોય સુધારી આપીશ તો પછી તમારે બગડ છે નહીં. આ બોલવા તારા કઈ ભૂલ થઈ હોય કે રાતે ધ્યાન કરવા કોઈ ભૂલ થઈ હોય તો હું સુધારી આપીશ. એટલે આવીને દર્શન કરી દેજો એટલે હું સુધારી આપીશ. સવાર માં 11 વાગે આ દાદા દેખાય, આંખો મીચે આ દાદા દેખાય ને હું સુધાર્થ માં બોલતો હું, એની બે ઊંઘાઈ જશે નહીં. એ ધ્યાનમાં ધ્યાનમાં ઊંઘે આવી જશે, ભલે 2 મિનિટ માં ઊંઘા આવે તો વાંધો નથી. નિષ્પક્ષપાતી થયા, હા તમે શુદ્ધાત્મા થયા એટલે કઈ આવા તમે વૈષ્ણવ નહી, વૈષ્ણવ નહી, શિવ ધર્મી નહી, જૈન ધર્મી નહી, કોઈ મતમાં ના રહ્યા. હવે તમે શુદ્ધાત્મા સ્વધર્મ આત્મા નો ધર્મ થયો તમારો. કયો ધર્મ થયો? આત્મધર્મ. એટલે મુસલમાનો માં આત્મા દેખાય છે કે નહીં દેખાય? બધા આત્મા દેખાશે તો બધું ને. ચાલો પછી થાય તો ભાઈ દાવો મળશે, આજ્ઞા પાડશો તો. 5 મિનિટ જય તાર બાર નીકળે કે નહી? અંદર જગ્યા કરે થતી જ નથી, હરકતું જ નથી ને. કેટલાક ના અંદર હગે અને કેટલાક ને ઘોરો બહાર નીકળે જોડે બેઠો છે. કોઈની તો આંખો માંથી બહાર નીકળે, કોઈની જીભ માંથી નીકળે, કોઈની જીભ માંથી નીકળે, મીઠા ને બે પ્રકાર ના જીભ, મીઠી જીભ ના બે, એક પ્રકારની મીઠી જીભ અને એક પ્રકારની જીભ મીઠી જ્ઞાની. શું કહે? બીજો અજ્ઞાની ભાઈ મીઠો હોય તો જાણ બધા મારી નાખી અને તડકા હોય હારો વળે હારો. મીઠો હોય તો કહી દેવું. શું કહ્યું બેન? શું કે છે? બેસતું આવ્યું. અમે અત્યારે કહી દેતા બહુ મીઠો આવે ને જયારે ડફડા તો આવે તો અમે ચલાવીએ. સાપ ના હોય મોડે બોલી જાય તો મીઠો તો બધું કોતરી નાખા પડે કલાકી નહીં. બધું તિષ્ઠતિ જીવવાગ્રે હૃદય તું હલાહલમ. બે જણ ની જીભ મીઠી હોય, એક જ્ઞાની પુરુષ ની અને એક આ કપટી ની. જ્ઞાની પુરુષ ને કશું જોયતું ના હોય એટલે અમે જે જીભ ની મીઠાસ માં એમને આપણને નુકસાન છે જ નહીં, તો આનંદ બહુ કામ છે. શું કહું? અને પેલું છે તે કપટી ની ચંદકપટ કરે આપડે મારી નાખે. કોઈ મળેલો નહી તને મળેલો? એક ગુરુ બોલી આવે તારા ભૂલતા નથી તારા ને યાદ. એક તો મળી આવે મળતી. વર્ડ શું? સંસ્કાર નો ઇંગ્લિશ માં વર્ડ શું? સંસ્કાર, સંસ્કાર ઇંગ્લિશ. હું તો મૂળ અંગ્રેજી ભણેલો છું. વસંત ભાઈ અમિત પૂછે છે. ના પણ ભણેલો જ હતું મળે. તાર લોકો કહે છે આ તમે શબ્દ ક્યાંથી બોલો? મેં કે એ તો કુદરતી રીતે નીકળી જાય છે, સાયન્ટિફિક સરકમસ્ટન્સ આવીને એટલે એ કુદરતી રીતે. એ મારી ગોઠવણી નો આ કુદરત જયારે જરૂર હોય ને ત્યારે નીકળી જાય. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ ચર્તે. જયારે કોઈ કઈ વાત મેરે નીકળે તો મને વિચારવા લાગે આ તો કઈ હતી શબ્દ નીકળ્યા ગોઠવ્યા કોડ્યા. એ તો હું જાણું કે આ ટાઈપ મારી ગોઠવી નો ટેપ રેકર્ડ છે. સંસ્કાર બંસ્કાર બધું અમારા. તમે પેલું કહો, તમે પેલું કહો છો ને ચમકાર. હે ચમકાર વગર વગર. હા વગર આપડા લોકો વઘાર કરી લાવો. વઘાર એટલે શું? પણ રહી મેથી નો વઘાર કરી લાય ને છાસ ને જીરા નો વઘાર કરી લાય કે વઘાર એટલે શું? તો એને ચમકાર કે છે ઘણા લોકો. ચમકાર કરી લાવો છાસ ને. ચમકાર એટલે સંસ્કાર. હા મૂળ શબ્દ સંસ્કાર. છાસ ને સંસ્કાર આપો. શું કે છે એટલે વધારે સંસ્કાર શબ્દો માંથી આ ચમકાર થયો ને બધું વઘાર થઈ ગયું છે. સંસ્કાર શબ્દો માંથી સાસ ને સંસ્કાર આપો કે જે સાસ વાયડી છે એ જીરું રાખવાથી એના ગુણો ફેરફાર થાય. બરોબર ને? જીરું અને સાસ જોડે તેલ ના નખાય. તેલ પેલું પલનું તેલ ના નખાય એટલે કડવું થાય. આ મગફળી ચાલી જાય. અને પલનું તેલ તો નાખાય એટલે આપડે તો પહેલેથી કઢી છે તે ઘીથી જ વગાડતા. કારણ કે તેલ તો ખરું પણ તલનું. હવે આ તેલ થી ચાલી શકે. આ તેલ કડવું ના લાગે. પેલું તો બહુ કડવું છે જેવું લાગે. તલના તેલ થી જો વધારે કરી હોય થાય તો કડવી એકદમ થઈ જાય. એટલે સંસ્કાર આપવા તેને ચમકાર કયા. એટલા બધા કોઈ ઘણા શબ્દો છે તે અપભ્રંશ થઈ ગયા છે. અમારે તો કે છે ને એ ફલાણા ભાઈ ના વનનું સાકરતમ નોતરું. સાકરતમ એટલે હું તો નોતો એવું સમજો તો સાકરતમ એટલે ગરી જમવાનું છે એટલે આ સાકર શબ્દ આવે છે. એટલે આ સાકરતમ હશે. પણ પછી તો મોટી ઉંમરો થાય તો બહુ વિચાર કરતો ગળ્યું કે સહકુટુંબ ને બદલે સાકટમ થઈ ગયું. કેવું? સહકુટુંબ ને બદલે સાકટમ થઈ ગયું. બોલો હવે આપણું આવું બદલી ગયું બધું છે એ ક્યારે મૂળ વસ્તુ જડે. સહકુટુંબ ને બદલે સાકટમ થઈ ગયું. અને અમારે ત્યાં ગોળ હોય છે. ગોળ નહી કે ભાઈ આ ઘરના માણસ શું કે છોકરાને જા જટિયા ગોળ ને તે લઈ ગયા છે. હવે ગોળ શામાંથી અપકળ થયું? કારણ ગુરુ માંથી. આવું કેવું એને ગુરુ કહેવામાં આવે તો જરા શંકર બોલે. અને ગોયડો કહીએ જટિયો કહે. અને પેલી ને ગોરાણી કે ગોળ એની વાઈફ નું નામ ગોરાણી. ખરું રીતે ગુરુની ગુરુની ગુરુની તેને ગોરાણી કે આ બધા અપકળ થઈ અને પછી પાટી જણા છોકરા તો આજે બોલે અરે જટિયો છે કે નહી? ના બોલાય ગોર ગુરુ હતો. જટિયા ના ખબર ના હોય ને એ ગુરુ એમનો ગોર થયો કે. એટલે આવું બધું અપકળ થયેલું ચાલ્યા કરે. આ સંસ્કાર નું ઇંગ્લિશ જડ્યું નહિ મને. હિન્દુ હિન્દુ જે છે તે સિંધુ પર હતું એવું મેં સાંભળ્યું એક વાર કે હિન્દુ પર ઉપરથી. હિન્દુ ઉપરથી આ સિંધુ નદી મુખ્ય વસ્તુ તેના પરથી આ હિન્દુ બનેલું. એટલે હિન્દુસ્તાન હતું મૂળ હિન્દુસ્તાન નહીં, સિંધુ નદી થયેલી નથી, સિંધુ નદી ભારત ભારત વર્ષ જ આવશે. કલ્ચર તો મોતી નહી કહેવાય, બધા બનાવટી મોતી અને કલ્ચર કહેવાય, બનાવટી મોતી અને કલ્ચર કહેવાય. કલ્ચર સંસ્કાર પણ નહીં લઈ જતું, શું કહ્યું? સંસ્કાર નથી આવતો, એક્ઝેક્ટ આપણે ગમે એકદમ આંબળતાની હાથે ગમી જાય. લોકો મને પૂછે ને, તમે સીધી દાદા બોલ્યા, સાયન્ટિફિક સર્કમસ્ટન્સ ફેલ થયેલો છું, વાત સાચી કોટી ટકા ના વાત બહુ ઊંચી. તો એક શબ્દ અહીંયા મેં વાંચેલો, એક જણા વાપરેલો છે અહીંયા, ડબલ ગ્રેજ્યુએટ માણસ છે, ખબર જ નથી કે આ મેટ્રિક ફેલ થયેલા છે. કારણ શબ્દ હાઈ ક્લાસ ઇંગ્લિશ, ઇંગ્લિશ બધું મોટું મોટું નીકળે. The world is hypothesis, there are two viewpoints, two salt is puzzle. One relative viewpoint, one real, the other is something like that. The NMC is a director. The money is like a castle, you can't see it. But if you have to have a program, then you have to have a program, then you have to have a program, then you have to have a program, then you have to have a program. ટેપ રેકર્ડ કેવી રીતે તૈયાર થઈ તે પછી એને સમજાયેલું છે. શું થયું? પહેલું છે તો કોડ વર્ડ માં થયું, મૂળ બહારના લબણ ને લઈને આત્મા સંકોચ વિકાસ થયા કરે. શું કહ્યું? ત્યાં સંજ્ઞા ઉત્પન્ન થાય, સંજ્ઞા થી કોડ વર્ડ ઉત્પન્ન થયું, અને કોડ વર્ડ માંથી પછી શોર્ટ હેન્ડ થયું, શોર્ટ હેન્ડ માંથી પછી સંજ્ઞા થયું. એટલે શું તમે સંજ્ઞા, સંજ્ઞા એટલે આપણે, એટલે સંજ્ઞા થયું એટલે શું? એમ આજના દબાણ ને લઈને સાયન્ટિફિક સર્વે આવી છે, દબાણ ને લઈને આત્મા જે સંકોચ વિકાસ થાય ને એના પછી સંજ્ઞા ઉત્પન્ન થઈ ગઈ. આપડે આજે ટેલિફોન પૂછો ને, પૂછો ને, સંજ્ઞા એટલે શું? એનો અર્થ શું થાય? સંજ્ઞા એટલે બોબડો, આ બોબડા માણસ ને, બોબડા વિગે બોલી શકતા ના હોય તે બધા ભેગા થાય ને, તો એક સેક્રમેન્ટ સ્ટેશન પર જેમ જવું હોય તો એ બોબડો અને પેલો બોબડો વાતો કરે, તે એક બોબડો કે છે આમ તે બહુ પહોંચી દેતો. આપડે સમજી શકીએ નહીં સંજ્ઞા ભાષા કહેવામાં આવતી હતી, તો એની ડિઝાઇન થી સંજ્ઞા ભાષા પકડાય, તે આખાની ડિઝાઇન થાય જ નહીં દબાણ ને લઈને, આખું કોડ વર્ડ થાય છે શું સંજ્ઞા થી. એમાં થોડો પણ વ્યવસ્થિત નો હિસ્સો ખરો ને સંજ્ઞા, પોતા પોતાના દાવાની વ્યવસ્થિત નો ધક્કો છે આ બધો, પણ વ્યવસ્થિત કઈ સ્વતંત્ર નથી, વ્યવસ્થિત કોઈનું બનાવેલું છે. શું છે? આપણે જે આ ભ્રાંતિથી જે બોલીએ છીએ કે મેં કર્યું, એ બોલીએ છીએ એના બધી વ્યવસ્થિત થાય છે, એ ફીડ છે. આપણે જે ભ્રાંતિ થી ભાવ કરીએ છીએ, ભાવ કરીએ છીએ એ છે તે ફીડ છે. જેમ મોટું કમ્પ્યુટર હોય તેનું ફીડ હોય ને એક બાજુ ફીડ અહીંથી થાય છે, પેલી બાજુ જે રૂપક આવે છે વર્તન માં આવે છે તે એનું પરિણામ છે. વ્યવસ્થિત ત્યાં સુધી પહોંચેલું અને આત્મા માંથી સંજ્ઞા થઈ ત્યાં સુધી વ્યવસ્થિત પહોંચેલું. એ જ દી આત્મા ની અંદર આજુબાજુ નો બધો ભાગ જ વ્યવસ્થિત બહાર પાડે છે. આત્મા પોતે કરતા છે જ નહી, સંજોગો બધું આ કરે છે. સંજોગો લઈને એને પોતાને દબાણ આવે ત્યારે હલન ચલન થાય તેને લઈને આ બધું ઉભું થાય છે. એટલે સંકોચ વિચાર વિકાસ વાળો સાતમા કેવો છે? સંકોચ એટલે ગિલોડી હોય છે ને, ગિલોડી તેને કશું ઉપર પડે એટલે એની પૂછડી થઈ જાય. શું થાય? કપાઈ જાય. પછી પૂછડી કપાય એટલે લોક શું જાણે ઉછી ઉછી થાય ત્યારે શું કે આ જીવ નીકળવા માંડ્યો કે છે. બધા જીવ બે ના હોય, એકના ટુકડા બે જીવ ના થાય. એક જીવ ના ટુકડા પીસી જ ના થાય. જીવ નો સ્વભાવ કેવો કે અહી આ કપાયું કે સંકોચ થઈ જાય નહીં પોતે, અને પેલી ગિલોઈ જતી રહે પૂછડી અહીં રહી જાય, પૂછડી કૂદા કૂદ કરે. હવે એમાં તમે શું સમજાય છે? જે બાકી રહી ગયેલું હોય જળ જળ ચેતન બાકી રહી ગયેલું હોય એ હલીને ખલાસ થઈ જાય, ડિસ્ચાર્જ થતું હોય તે. એમાં પાવર ચેતન ભરેલું છે. શું છે? પાવર ચેતન પૂછડીમાં. પૂછડી કપાઈ ગયા પછી પણ પૂછડીમાં પાવર ચેતન. હા, પાવર ચેતન એટલે જેમાં ચેતન નામ હોય ને એની હાજરી થી ઉત્પન્ન થયેલા ગુણ. તો ઇફેક્ટ હા ત્યાં પાવર ચેતન નીકળી રહ્યું છે. પાવર ચેતન એ મૂળ વસ્તુ જ નથી. આ સૂર્ય ને લઈને આપણે કોઈ પણ જાતનું અહીંયા આગળ પાવર ઉભો કરીએ જેથી કઈ સૂર્ય ની શક્તિ કઈ લેતા નથી આપણે. સૂર્ય ને કઈ લેવા દેવાય નથી, સૂર્ય આમાં હાથ ગાલતો નથી. અને આપણે મોટા મોટા દમણ બનાવીએ, નાવા ધોવાનું બનાવીએ, બધું બનાવીએ તે બધું એને લેવા દેવા નથી. એની હાજરી થી બધું થાય છે. શું થાય છે? આત્માની હાજરી થી બધું ચાલે છે. પોતે કરતા નથી, અક્રિય છે, પોતે નિશબ્દ છે. શબ્દ અવાજ એમ પછાત. શું કહ્યું? અવાજ માત્ર જડ નો સ્વભાવ છે. અહીં રકાબી નીચે નાખો તો ખગડે ખગડે એ અવાજ કહેવાય. શું કહ્યું? બે વસ્તુ અથડાય જડ વસ્તુ તો અવાજ થાય. ચેતન કોઈ જગ્યાએ અથડાય તો અવાજ ના થાય. જ્ઞાની પુરુષ તો પછી પાવર ચેતન થાય. મહાત્માઓ છે તો એ પાવર ચેતન થાય. આપડે જ્ઞાન લીધેલા. હા, પાવર ચેતન. પાવર ચેતન તો ભાઈ તમે કહો છો કે જે અહિયાં છે તો અહિયાં મૂકી આપ્યું એ કઈ રીતે થયું? અહિયાં એટલે તમે વિઝિટ કરીને જે પાવર મૂકો એ પાવર ચેતન થયું. પણ હવે એ પાવર ચેતન તો એ તો ચેતન જ થયું ને, મૂળ સ્વરૂપ જ ચેતન ને. આ પાવર ચેતન જે છે એ અજ્ઞાન વાળું પાવર ચેતન છે. અને મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી એ પાવર ચેતન જ રહેશે. મૂળ ચેતન થતું નથી. સમજ ભાઈ ને, પાવર ચેતન પોતે પોતાથી બંધાય, પોતે પોતાના જ્ઞાન થી બંધાય છે, પોતે પોતાના જ્ઞાન થી છૂટી જાય. શું કહ્યું? આત્મા તો પોતે જ્ઞાન વાળો જ છે, પણ આ જો જ્ઞાન વાળું થાય વ્યક્ત થાય. અવ્યક્ત છે તે વ્યક્ત થાય. જ્ઞાની કોણ થાય છે? તમે આપો અજ્ઞાની છે તે જ્ઞાની થાય છે. આત્મા તો જ્ઞાની જ છે. અજ્ઞાની કોણ છે? આ હું અને મારું જે બંધાયેલો કે છે ને મને દુઃખ છે એ અજ્ઞાની છે. એટલે અશુદ્ધ ચેતન ને ચેતન કરો છો એવું થયું કહેવાય? બીજી ભાષામાં અશુદ્ધ ચેતન ને શુદ્ધ કરીએ છીએ. અશુદ્ધ ચેતન છે તે બસ ચેતન નથી, ભાવ ચેતન છે અને એને અમે શુદ્ધ કરીએ છીએ. જે સંપૂર્ણ શુદ્ધ થાય તો એ જુદા પડી જાય. તમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલો એટલે પાવર ચેતન જે છે એનો પાવર વધતો જાય. પાવર ચેતનો પાવર વધતો જાય? ના, પાવર જે ઊંધો પાવર હતો તો થતો થઈ જાય. જે અજ્ઞાન પાવર હતો એટલે ઊંધું કરતો હતો એના કરતા થતો થઈ જાય. શું કહ્યું? ઊંધો પાવર કોને હોય છે? ઊંધો પાવર કોને હોય છે? એ અહંકાર ને આ અજ્ઞાની માણસ હોય ને તે બધું હોય ત્યારે ઊંધું જ કરી આવે. અમે જ્ઞાન આપ્યું ત્યારે કોકાએ ઊંધું કર્યું હતું એ થતું કરી આવે. કેવું કર્યું? કારણ કે એની બુદ્ધિ છતી થઈ ગઈ. કેવી છતી થઈ ગઈ? એને પ્રજ્ઞા છે. એને પ્રજ્ઞા કે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માનો ગુણ છે. અને આ બેને સંપૂર્ણ ડિઝાઇન થઈ ગયા પછી પૂરેપૂરો ખુલ્લા ખુલ્લા થઈ ગયા પછી ઉભા થઈ ગયા ત્યાર પછી આત્મા પછી ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લીધા માટે જુદી પડે છે આત્મામાંથી. એટલે આત્માની પ્રજ્ઞા શક્તિ જ કહેવાય? હા, પ્રજ્ઞા શક્તિ આત્માની છે, બુદ્ધિ શક્તિ આવવાની છે. એટલે બુદ્ધિ ની પ્રજ્ઞા થઈ જાય? ના, બુદ્ધિ ની પ્રજ્ઞા ના રહે. બુદ્ધિ બુદ્ધિ ની જગ્યાએ રહે અને પ્રજ્ઞા બુદ્ધિ ની જગ્યાએ રહે. અને પ્રજ્ઞા પ્રગટ થાય અને જ્ઞાન અપેક્ષા પ્રજ્ઞા પ્રગટ થાય અને એ પ્રજ્ઞા નિરંતર તમને મોક્ષમાં લઈ જવા પ્રયાસ કરે અને બુદ્ધિ તમને એ બાજુ નીચે લઈ જવા પડે. એટલે જયારે કઈ પણ ખોટું કરતા હોઈએ ત્યારે પ્રજ્ઞા તમને ટોકે. આ જે ચેતવે છે ને એ પ્રજ્ઞા પ્રજ્ઞા ચેતવે છે. પ્રજ્ઞા ચેતવે છે નહી કે આમ નહી આમ. પ્રજ્ઞા પણ પાવર ચેતન જ ને? પ્રજ્ઞા છે પાવર ચેતન. મૂળ ચેતન મૂળ ચેતન પણ મૂળ ચેતનમાં જુદી પડેલી તે આ કાર્ય કરવા પૂરતી જ પછી એક થઈ જશે. એ તમે જ્ઞાન આપો ત્યારે પ્રજ્ઞાનો જન્મ થયો કહેવાય? જન્મ થયો કહેવાય. પેલામાં છૂટી પડે. બરાબર, છૂટી પડે. આ બધામાં જે ડખો કરતો હોય તો મોટા મોટો ભાગ અહંકાર જ કરે છે. બીજું કોણ કરે? આ બધો અહંકાર જુદું કરે છે. અરે અહંકાર કઈથી ઉત્પન્ન થયો? એના મા બાપ ગેરસમજ. હે? ગેરસમજ. મી એન્ડ માઇન્ડ. કોની ગેરસમજ? પણ જ્યાં પ્રતિષ્ઠા નથી ત્યાં પ્રતિષ્ઠા કરી એટલે પ્રતિષ્ઠા. કોની પણ ગેરસમજ કોને કરી? આ ખબર નહી. એનું તો આખું જગત માર છોડ કહેશે કે હું તો થયું એટલે પછી શાસ્ત્રકારો લખ્યું ભગવાનની ઈચ્છા થઈ તેથી રચ્યું ગયા છે. મેં કહ્યું હા, ભગવાનની ઈચ્છા થઈ ભિખારો મો છે. ભિખારોની ઈચ્છા થાય કોને થાય? મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. એ ભગવાનની ઈચ્છા. ઈચ્છાવાન ભિખારી કહેવાય ને? કહેવાય દુઃખી કહેવાય ના? કહેવાય શાસ્ત્રો લખ્યું ભગવાનની ઈચ્છા તે જગત રચવાની. શું કહ્યું? પછી પણ શાસ્ત્રકાર બીજું લખ્યું લીલા છે ભગવાનની કે છે. ઓએ બધા રામલીલા છે બધી. ભગવાન રામલીલા ને પછી નાચ્યો. એટલે બધા ચપરાશે. સાચી વાત સાંભળવાની નથી અમને પડતી. એ તો એમને આ તો અઘરું બોલે છે એવું લાગે એમને. કારણ કે એને સાયકોલોજી ઇફેક્ટ થઈ ગયેલી છે એટલે સત્ય લાગી ગયું છે. કેવું લાગ્યું? સત્ય લાગે. અને મારું તો જેને હોંભળ્યું ના અને કોરી સ્ટેટ હોય તો એને સારું સમજણ પડી જાય. સ્ટેટ કોરી હોય સવાર બધા બહુ બહુ બગડેલ નહીં, પ્લેટો કોરિયો કહેવાય. એટલે તમારા આત્મા જ કબૂલ કરશે દાદા એ બોલે. વિજ્ઞાન છે આ તો અપૂર્વ વિજ્ઞાન, ક્યારેય પણ ઉભું ના થયું, 10 લાખ વર્ષે પ્રગટ થાય છે આ વિજ્ઞાન. મેં તો સ્ત્રી બહેરા છોકરા હાથે કઈ મોટે જવાથી ચિંતા બંધ થાય? કોઈ જ્ઞાની ની ચિંતા બંધ નહી થયેલી. અક્રમ વિજ્ઞાન તથા હવે શિષ્યની વાત ચાલતી છે અત્યારે, વાત આગળ જાણવા માટે વાત કરી. આ કોણ કર્યું? ભગવાન રામલીલા છે, રામલીલા છે, ભગવાન ની ઈચ્છા છે, આ બધું ચાલે છે, કઈ કોણ કરે છે? કેવી રીતે ઉભું થાય છે તે કહું, કેવી રીતે ઉભું થાય તે કહું. જગત છે સનાતન વસ્તુ, એ ચીજો એક બેક ને ભરે છે, એ થાય છે, પણ કમ્પાઉન્ડ કરે છે થતા નથી. પોતપોતાના ગુણધર્મ બદલાતા નથી. જોઈ રહ્યા ભેગી થાય, અથડાય, કરે, વિચર થઈ જાય, પણ કમ્પાઉન્ડ થતી નથી. સમજ ને, કમ્પાઉન્ડ થાય તો તમારું મેં ઊંચી લીધું, મારું તમે ઊંચી લીધું, એવું થઈ જાય. કોઈ કોઈ લેવાય નહીં, લેવાય નહીં, કશું ભાગ્યું નહીં. શું કહ્યું? સતત ભેગા થાય, જુદા કરે. શું કહ્યું? અને તે આ હોય છ ચીજો પરિવર્તનશીલ છે, નિરંતર પરિવર્તન થયા જ કરે. આ પરિવર્તન કરતા કરતા અવસ્થાઓ ભી થાય. શું થાય? અવસ્થા. આ મૂળ મૂળ તત્વ વસ્તુ એ અવસ્થા ના હોય, અવિનાશી હોય. જો એનાથી અવસ્થાઓ ભી થઈ વિનાશી. ગરીમાં આ અવસ્થા ઉત્પન્ન થયું, અવસ્થા અને ગરીબ લય થયું. આત્મા અને જળ ઉજ્જવલ પરમાણુ જે જોડે થયા પરિવર્તન થતા થતા જે નજીક નજીક આવી ગયા, એટલે કોર્ટમાં